શ્રીમદ ભાગવત 12મો સ્કંદ 3જો અધ્યાય. રાજ્ય યુગધર્મ અને કળિયુગના દોષોથી બચવાનો ઉપાય, નામ સંકીર્તન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે પૃથ્વી જુએ છે કે રાજાઓ મારા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અધીરા બની રહ્યા છે, ત્યારે તે હસવા લાગે છે અને કહે છે કે કેટલા આશ્ચર્યની વાત છે કે આ રાજાઓ જે પોતે મૃત્યુના રમકડા છે, મને જીતવાની ઈચ્છા રાખે છે. રાજાઓથી એ વાત અજાણી નથી કે તેઓ એકને એક દિવસ મરી જશે, તેમ છતાં મને જીતવાની વ્યર્થ કામના કરે છે. ખરેખર આવી કામનાથી અંધ બનેલા હોવાથી જ તેઓ પાણીના પરપોટા જેવા શરીર પર ભરોસો કરીને છેવટે છેતરાઈ જાય છે. તેઓ વિચારે છે કે અમે પ્રથમ મન સહિત અમારી પાંચેય ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીશું. પોતાની અંદર રહેતા શત્રુઓને વશમાં કરીશું, કેમ કે તેમને જીત્યા વિના બહારના શત્રુઓને જીતવા મુશ્કેલ છે. ત્યાર પછી અમારા શત્રુના મંત્રીઓ, પ્રધાનો, નાગરિકો, નેતાઓ અને સઘળા સૈન્યને પણ વશમાં કરી લેશું. જે કોઈ પણ અમારા વિજય પથ પર કાંટા વાવશે, તેને અમે અવશ્ય જીતી લેશું. આ પ્રમાણે ધીરે ધીરે ક્રમશઃ પૂરી પૃથ્વી અમારે આધીન થઈ જશે અને પછી તો સમુદ્ર સુધી અમારા રાજ્યની સીમા બની રહેશે. આ પ્રમાણે તેઓ પોતાના મનમાં અનેક આશાઓના મિનારા ચણે છે અને તેમને એ વાત બિલકુલ સૂજતી નથી કે તેમના માથા પર કાળ બેઠેલો છે. એટલું જ નહીં, જ્યારે એક દ્વીપ તેમના વશમાં થઈ જાય છે, ત્યારે તેઓ બીજા દ્વીપ પર વિજય પ્રાપ્ત કરવા મોટી શક્તિ અને ઉત્સાહ સાથે સમુદ્રની યાત્રા કરે છે. પોતાના મનને ઇન્દ્રિયોને વશ કરીને લોકો મુક્તિ મેળવે છે, પરંતુ આ લોકો તે બધાને વશ કરીને પણ માત્ર નાનકડો પૃથ્વીનો ટુકડો જ પ્રાપ્ત કરે છે. આટલો પરિશ્રમ અને આત્મસંયમનું આ કેટલું તુચ્છ ફળ છે. પરીક્ષિત, પૃથ્વી કહે છે કે મોટા મોટા મનુઓ અને તેમના વીર પુત્રો મને જેમની તેમ યથાવત છોડીને ત્યાંથી જ્યાંથી આવ્યા હતા ત્યાં ખાલી હાથે ચાલ્યા ગયા, મને પોતાની સાથે ન લઈ જઈ શક્યા. હવે આ મૂર્ખ રાજાઓ યુદ્ધમાં જીતીને મને વશમાં કરવા ચાહે છે. જેના ચિત્તમાં આ વાત દ્રઢ થઈ ગઈ છે કે આ પૃથ્વી મારી છે, તે દુષ્ટોના રાજ્યમાં મારા માટે પિતા, પુત્ર અને ભાઈ ભાઈ પણ પરસ્પર લડે છે. તે પરસ્પર આ પ્રમાણે કહે છે કે અરે મૂર્ખ, આ સંપૂર્ણ પૃથ્વી મારી જ છે, તારી નથી. આ પ્રમાણે રાજાઓ એકબીજાને કહે, સાંભળે છે, એકબીજાની સ્પર્ધા કરે છે, મારા માટે એકબીજાને હણે છે અને પોતે મરી ફીટે છે. પૃથુ, પુરુર્વા, ગાધી, નહુસ, ભરત, સહસ્ત્રબાહુ, અર્જુન, માંધાતા, સગર, રામ, ખટવાંગ, ધુંધુમાર, રઘુ, તૃણબિંદુ, યયાતિ, શર્યાતિ, સંતનુ, ગઈ, ભગીરથ, કુવલાયશ્વ, કકુત્સ્થ, નળ, નૃગ, હિરણ્યકશિપુ, વૃતાક્ષુર, લોકદ્રોહી રાવણ, નમુચી, સંબર, ભૌમાસુર, હિરણ્યાક્ષ અને તારકાસુર તથા બીજા અનેક દૈત્યો અને શક્તિશાળી રાજાઓ થઈ ગયા. આ બધા રાજાઓ બહુ જ સમજદાર હતા, વીર પણ હતા. બધાએ દિગ્વિજયમાં બધાને હરાવ્યા. આ બધાને બીજું કોઈ જીતી શક્યું નહીં, પરંતુ આ બધા જ મૃત્યુનો કોળિયો બની ગયા. રાજન, તેમણે પૂરા અંતઃકરણથી મારામાં મમતા રાખી અને એવું સમજ્યા કે આ પૃથ્વી મારી છે, પરંતુ વિકરાળ કાળે તેમની લાલસા પૂરી થવા ન દીધી. હવે તેમનું બળ, પુરુષાર્થ અને શરીર વગેરેનો ક્યાંય પત્તો પણ નથી, માત્ર તેમની કથા જ શેષ રહી ગઈ છે. પરીક્ષિત, સંસારમાં મોટા મોટા પ્રતાપી અને મહાન પુરુષો થયા છે, તેઓ લોકોમાં પોતાનો યશ ફેલાવીને અહીંથી ચાલ્યા ગયા. મેં તમને જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે જ તેમની કથા કહી છે. આ બધો વાણીનો વિલાસ માત્ર છે, આમાં પારમાર્થિક સત્ય કશું જ નથી. ભગવાન શ્રી કૃષ્ણનો ગુણાનુવાદ સઘળા અમંગળોનો વિનાશ કરનારો છે. મોટા મોટા મહાત્માઓ તેનું જ ગાન કર્યા કરે છે, જેને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય પ્રેમપૂર્ણ ભક્તિની કામના હોય તેણે નિત્ય નિરંતર ભગવાનના દિવ્ય ગુણાનુવાદનું જ શ્રવણ કરતા રહેવું જોઈએ. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, મને તો કળિયુગમાં અનેક અનેક દોષ દેખાઈ રહ્યા છે, ત્યારે લોકો ક્યાં ઉપાયથી તે દોષોનો નાશ કરશે? આ સિવાય યુગોનું સ્વરૂપ, તેમના ધર્મો, કલ્પની સ્થિતિ અને પ્રલયકાળનું પ્રમાણ તથા સ્થિતિકાળનું પ્રમાણ કે સર્વવ્યાપક સર્વશક્તિમાન કાલમૂર્તિ ભગવાન વિષ્ણુની ગતિરૂપ છે, તેનું જેવું છે તેવું વર્ણન કરવાની કૃપા કરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, સતયુગમાં ધર્મના ચાર ચરણ હોય છે, તે આ પ્રમાણે છે: સત્ય, દયા, તપ અને દાન. તે સમયના લોકો પૂરી નિષ્ઠા સાથે પોતપોતાના ધર્મનું પાલન કરે છે. ધર્મ સ્વયં ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું જ સ્વરૂપ છે. સતયુગના લોકો ખૂબ સંતોષી અને દયાળુ હોય છે, તેઓ બધાની સાથે મિત્રતાનો વ્યવહાર કરે છે અને શાંત રહે છે. ઇન્દ્રિયો અને મન તેમના વશમાં રહે છે અને સુખ દુઃખાદિ દ્વંદોને તેઓ સંભાવથી સહન કરે છે. મોટા ભાગના લોકો તો સમદર્શી અને આત્મારામ હોય છે અને બાકીના લોકો પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાના અભ્યાસમાં તત્પર રહે છે. પરીક્ષિત, ધર્મની જેમ અધર્મના પણ ચાર ચરણ છે: અસત્ય, હિંસા, અસંતોષ અને ક્લેશ. ત્રેતાયુગમાં આના પ્રભાવથી ધીરે ધીરે ધર્મના, સત્ય વગેરે ચરણોનો ચતુર્થાંશ ક્ષીણ થઈ જાય છે. રાજન, તે સમયે વર્ણોમાં બ્રાહ્મણોની પ્રધાનતા અક્ષુણ રહે છે, લોકોમાં અત્યંત હિંસા અને લંપટતાનો અભાવ રહે છે, અભાવ હોય છે. બધા લોકો કર્મકાંડ અને તપસ્યામાં નિષ્ઠા રાખે છે અને અર્થ, ધર્મ અને કામરૂપી ત્રણ પુરુષાર્થનું સેવન કરે છે. બહુધા લોકો કર્મયુગના પ્રેરક વેદોને પારદર્શી વિદ્વાન હોય છે. દ્વાપર યુગમાં હિંસા, અસંતોષ, અસત્ય અને દ્વેષ અધર્મની વૃદ્ધિ થઈ જાય છે તથા આના કારણે ધર્મના ચાર ચરણ તપસ્યા, સત્ય, દયા અને દાન અર્ધા અર્ધા ક્ષીણ થઈ જાય છે. તે સમયના લોકો મોટા યશસ્વી કર્મકાંડી અને વેદોના અધ્યયન અધ્યાપનમાં ખૂબ તત્પર રહે છે. તે સમયના લોકો વિશાળ કુટુંબવાળા હોય છે. મોટે ભાગે લોકો ધનવાન અને સુખી હોય છે. તે સમયે વર્ણોમાં ક્ષત્રિયો અને બ્રાહ્મણોની પ્રધાનતા રહે છે. કળિયુગમાં તો અધર્મ ખૂબ વધી જાય છે. તેના કારણે ધર્મના ચારે ચરણ ક્ષીણ થવા લાગે છે અને તેમનો ચતુર્થાંશ જ બચે છે. અંતમાં તો તે ચતુર્થાંશનો પણ લોપ થઈ જાય છે. કળિયુગમાં લોકો લોભી, દુરાચારી અને કઠોર હૃદયના હોય છે. તેઓ કારણ વિના એકબીજા સાથે વેર બાંધે છે તથા લાલસા, તૃષ્ણાના તરંગોમાં ખેંચાતા રહે છે. તે સમયના અભાગ્યા લોકોમાં શુદ્રો, કેવટ વગેરેની જ પ્રધાનતા રહે છે. બધા પ્રાણીઓમાં ત્રણ ગુણ હોય છે: સત્વ, રજ અને તમ. કાળની પ્રેરણાથી અવારનવાર શરીર પ્રાણ અને મનમાં તેમનો હાશ અને વિકાસ પણ થયા કરે છે. જે સમયે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો સત્વગુણમાં સ્થિત થઈને પોતપોતાનું કાર્ય કરે છે ત્યારે સતયુગ સમજવો જોઈએ. સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે મનુષ્ય જ્ઞાન અને તપસ્યામાં અધિક રુચિ રાખવા લાગે છે. જે સમયે લોકોની પ્રવૃત્તિ અને રુચિધર્મ અર્થ અને લૌકિક પરલૌકિક સુખ ભોગ તરફ હોય છે તથા શરીર મન અને ઇન્દ્રિયો રજોગુણમાં સ્થિત થઈને કાર્ય કરવા લાગે છે. બુદ્ધિમાન પરીક્ષિત, ત્યારે સમજવું જોઈએ કે તે સમયે ત્રેતાયુગ પોતાના કાર્યમાં પ્રવૃત્ત છે. જે સમયે લોભ સંતોષ અભિમાન દંભ અને મત્સર વગેરે દોષોની બોલબાલા હોય અને મનુષ્ય ખૂબ ઉત્સાહ અને રુચિ સાથે સકામ કર્મોમાં જોડાવા ઈચ્છે છે તે સમયે દ્રાપર યુગ સમજવો જોઈએ. નિયંત્રણ વિના જ રજોગુણ અને તમોગુણના મિશ્રણની બોલબાલા પ્રધાનતાનું નામ જ દ્રાપર યુગ છે. જે સમયે જૂઠ કપટ તંદ્રા નિંદ્રા હિંસા વિષાદ શોક મોહ ભય અને દીનતા એટલે કે અસહાયપણાની પ્રધાનતા હોય તેને તમોગુણ પ્રધાન કળિયુગ સમજવો જોઈએ. જ્યારે કળિયુગનું સામ્રાજ્ય હોય છે ત્યારે લોકોની દ્રષ્ટિ શુદ્ર તુચ્છ થઈ જાય છે. મોટા ભાગના લોકો નિર્ધન હોય છે છતાં ખાય છે ઘણું વધારે. તેમનું ભાગ્ય તો હોય છે બહુ મંદ અને ચિત્તમાં બહુ કામનાઓ હોય છે. સ્ત્રીઓમાં દુષ્ટતા અને કુલટાપણું વધી જાય છે. પૂરા દેશમાં ગામે ગામ લૂંટારાઓની પ્રધાનતા અને વિપુલતા થઈ જાય છે. પાખંડી લોકો નવા નવા મત સંપ્રદાયો સ્થાપીને મનસ્વી રીતે વેદોનું અર્થઘટન કરવા માંડે છે અને આ રીતે તેમને કલંકિત કરે છે. રાજા કહેવાતા લોકો પ્રજાની બધી કમાણી હડપ કરીને તેમને ચૂસવા લાગે છે. બ્રાહ્મણના નામે ઓળખાતા જીવો પેટ ભરવા અને જનેન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ પ્રવૃત્ત રહે છે. બ્રહ્મચારી લોકો બ્રહ્મચર્યથી વંચિત અને પવિત્ર થતા જાય છે. ગૃહસ્થ બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં ભિક્ષા માગવા લાગે છે. વાન પ્રસ્થિઓ ગામમાં નિવાસ કરવા લાગે છે અને સંન્યાસીઓ ધનના અત્યંત લોભી અર્થ પિશાચ થઈ જાય છે. સ્ત્રીઓનો આકાર તો નાનો થઈ જાય છે પરંતુ તેમની ભૂખ વધી જાય છે. તેઓ બહુ સંતાનોને જન્મ આપે છે અને પોતાની કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરીને લજ્જા મર્યાદાનું જે તેનું ભૂષણ છે ત્યાગ કરી બેસે છે. તેઓ હંમેશા કટુભાષી ચોરી તથા કપટ કરવામાં બહુ નિપુણ થઈ જાય છે. તેમનામાં સાહસ પણ બહુ વધી જાય છે. કલિયુગના વેપારીઓના હૃદય અત્યંત શુદ્ર થઈ જાય છે. તેઓ કોડી કોડીને ગળે વળગાડી પાઈ પાઈ માટે છેતરપિંડી કરવા લાગે છે. વધારે તો શું, આફતકાળ ન હોવા છતાં પણ તથા ધનવાન હોવા છતાં પણ તેઓ નિમ્ન સ્તરનો વેપાર કે જેની સત્પુરુષો નિંદા કરે છે તેને ઉચિત સમજીને અપનાવી લે છે. સ્વામી એટલે કે માલિક ચાહે સર્વશ્રેષ્ઠ કેમ ન હોય, જ્યારે સેવક લોકો જુએ છે કે એની પાસે સંપત્તિ રહી નથી ત્યારે તેને છોડીને ચાલ્યા જાય છે. સેવક ભલે ગમે તેટલો જૂનો કેમ ન હોય પરંતુ તે જ્યારે કોઈ વિપત્તિમાં આવી જાય છે ત્યારે માલિક તેને છોડી દે છે. વધારે શું કહું, જ્યારે ગાયો દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે લોકો તેમનો પણ પરિત્યાગ કરી દે છે. પ્રિય પરીક્ષિત, કળિયુગના લોકો અત્યંત લંપટ થઈ જાય છે. તેઓ પોતાની કામ વાસનાને તૃપ્ત કરવા માટે જ કોઈની સાથે પ્રેમ કરે છે. તેઓ વિષય વાસનાને વશીભૂત થઈને એટલા પામર બની જાય છે કે માં બાપ ભાઈ બંધુ અને મિત્રોને પણ છોડીને માત્ર પોતાના સાળા અને સાળીની જ સલાહ લેવા માંડે છે. શુદ્રો તપસ્વીઓના વેશ ધારણ કરીને પોતાનું પેટ ભરે છે અને દાન લેવા લાગે છે. જેને ધર્મનું રત્તી ભાર પણ જ્ઞાન નથી તેઓ ઊંચા સિંહાસન પર બેસીને ધર્મના ઉપદેશ આપે છે. પ્રિય પરીક્ષિત, કળિયુગના લોકો દુષ્કાળ પડવાથી અત્યંત ભયભીત અને દુઃખી થઈ જાય છે. એક બાજુ દુકાળ અને બીજી બાજુ શાસકો દ્વારા આકરા કરવેરા. પ્રજાના શરીરો માત્ર હાડ પિંજર અને તેમના મનમાં માત્ર ઉદ્વેગ જ શેષ રહે છે. પ્રાણોની રક્ષા માટે તેમને રોટલાનો ટુકડો મળવો પણ કઠણ થઈ જાય છે. કળિયુગમાં લોકો શરીર ઢાંકવા કપડું અને જઠરાગ્નિ શાંત કરવા માટે રોટલો, પીવા માટે પાણી અને સુવા માટે બે હાથ જમીનથી વંચિત થઈ જશે. જે પ્રજા માટે દાંપત્ય જીવન, સ્નાન અને આભૂષણો પહેરવા સુધીની કોઈ સુવિધા હોતી નથી, લોકોની આકૃતિ, પ્રકૃતિ અને ચેષ્ટાઓ પિશાચ જેવી થઈ જાય છે. કળિયુગમાં લોકો ખૂબ સંપત્તિ માટે તો ઠીક, બે ચાર કોડી માટે પણ પરસ્પર વૈર વિરોધ કરીને લાંબા સમયથી ચાલી આવતા સદભાવ તથા મિત્રતાને તિલાંજલિ આપી દે છે. એટલું જ નહીં, તેઓ દમડી દમડી માટે પોતાના સગા સંબંધીઓની પણ હત્યા કરીને પોતાના પ્રિય પ્રાણોથી હાથ ધોઈ બેસે છે. પરીક્ષિત, કળિયુગના શુદ્ર પ્રાણીઓ માત્ર કામવાસના સંતોષવા અને પેટ ભરવામાં જ વ્યસ્ત રહે છે. પુત્ર પોતાના વૃદ્ધ મા બાપનું પાલન પોષણ અને રક્ષણ કરતો નથી, બલકે તેમની ઉપેક્ષા કરે છે. અને પિતા પણ પોતાના સક્ષમ અને સર્વ કાર્યમાં યોગ્યતા ધરાવતા પુત્રની પણ પરવા ન કરી તેને પોતાનાથી અલગ કરી દે છે. પરીક્ષિત, શ્રી ભગવાન ચરાચર જગતના પિતા અને પરમ ગુરુ છે. ઇન્દ્ર, બ્રહ્મા વગેરે ત્રિલોકના અધિપતિ તેમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને સર્વસ્વ સમર્પણ કરતા રહે છે. તેમનું ઐશ્વર્ય અનંત છે અને તેઓ અખંડ રૂપે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. પરંતુ કળિયુગના લોકો પાખંડને કારણે ભેદ બુદ્ધિવાળા અને ચંચળ ચિત્તના બની જવાથી મોટા ભાગે ભગવાનની પૂજાથી વિમુખ થઈ જાય છે. મનુષ્ય મૃત્યુ સમયે વિવસ્થાની સ્થિતિમાં અથવા પડવા આથડવા સમયે પણ અસહાય બનીને પણ જો ભગવાનના કોઈ એક નામનું ઉચ્ચારણ કરે છે તો તેના બધા કર્મ બંધનો કપાઈ જાય છે અને તેને ઉત્તમ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ અરે રે કળિયુગ, કળિયુગના પ્રભાવથી લોકો તે ભગવાનની આરાધનાથી વિમુખ થઈ જાય છે. પરીક્ષિત, કળિયુગના અનેક દોષ છે. તમામ પદાર્થો પણ દૂષિત થઈ જાય છે. બધા દોષોનો મૂળ સ્ત્રોત તો અંતઃકરણ જ છે. પરંતુ જ્યારે પુરુષોત્તમ ભગવાન હૃદયમાં આવીને બિરાજે છે ત્યારે તેમની ઉપસ્થિતિ માત્રથી બધા જ દોષો નષ્ટ થઈ જાય છે. ભગવાનના રૂપ, ગુણ, લીલાધામ અને નામના શ્રવણ, સંકીર્તન, ધ્યાન, પૂજન અને આદરથી તેઓ મનુષ્યના હૃદયમાં આવીને બેસી જાય છે. અને પછી એક બે જન્મોના પાપોની તો વાત શી, હજારો જન્મોના પાપોના સમૂહોને ક્ષણ માત્રમાં ભસ્મ કરી દે છે. જેમ સોના સાથે મળીને અગ્નિ તેમાં રહેલી અન્ય ધાતુઓના મલિનતા વગેરે દોષોને નષ્ટ કરી દે છે, તે જ પ્રમાણે સાધકોના હૃદયમાં રહીને ભગવાન વિષ્ણુ તેમના અશુભ સંસ્કારોને હંમેશને માટે ખતમ કરી નાખે છે. પરીક્ષિત, વિદ્યા, તપસ્યા, પ્રાણાયામ, સમસ્ત પ્રાણીઓમાં સદભાવ, તીર્થ સ્નાન, વ્રત, દાન અને જપ વગેરે કોઈ પણ સાધનથી મનુષ્યના અંતઃકરણની એવી વાસ્તવિક શુદ્ધિ થતી નથી જેવી શુદ્ધિ ભગવાન પુરુષોત્તમ તેમના હૃદયમાં બિરાજમાન થઈ જવાથી થાય છે. પરીક્ષિત, હવે તમારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે, હવે તમે સાવધાન થઈ જાઓ. તમારી પૂરી શક્તિથી અને અંતઃકરણની તમામ વૃત્તિઓથી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હૃદય સિંહાસન પર બિરાજમાન કરી દો. આમ કરવાથી તમને અવશ્ય પરમગતિ પ્રાપ્ત થશે. જે લોકો મૃત્યુની નજીક પહોંચી રહ્યા છે તેમણે બધી રીતે પરમ ઐશ્વર્યશાળી ભગવાનનું જ ધ્યાન કરવું જોઈએ. પ્રિય પરીક્ષિત, બધાના પરમ આશ્રય સર્વાત્મા ભગવાન પોતાનું ધ્યાન કરનારને પોતાના સ્વરૂપમાં લીન કરી દે છે, તેને પોતાનું સ્વરૂપ જ બનાવી દે છે. પરીક્ષિત, આમ તો કળિયુગ દોષોનો ભંડાર છે, પરંતુ તેમાં એક બહુ મોટો ગુણ છે. તે ગુણ એ છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું માત્ર સંકીર્તન કરવાથી જ તમામ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો દ્વારા તેમની આરાધના કરવાથી અને દ્રાપર યુગમાં વિધિપૂર્વક ભગવાનની સેવા પૂજા કરવાથી જે ફળ મળે છે તે કળિયુગમાં માત્ર ભગવાનના નામનું કીર્તન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. इति श्रीमद् भागवते महापुराणे पारमहंस्यायाम संहितायाम द्वादश स्कंधे तृतीयो अध्याय बारमा स्कंध अंतर्गत त्रीजो अध्याय समाप्त. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय.